સેવક ભાવની સીમા. ગોંડલમાં તારીખ 3/11 સાયમ સભામાં આશીર્વાદ રેલાવતા મોજમાં આવેલા સ્વામીશ્રીએ એક તબક્કે યોગીજી મહારાજની વાત કરતા કહ્યું, જોગીડો દેતો દેતો ને દેતો. આપ પણ એવા જ છો. એક શ્રોતા અધ વચ્ચે જ્યાં આમ બોલ્યા ત્યાં જ સ્વામીશ્રીએ જણાવ્યું, આપ એટલે કે પોતે તો એના પેંગડા પગરખામાંય આવે એમ નથી. સેવક ભાવની સીમા સમા આ શબ્દો સાંભળી સૌ છક થઈ ગયા. સ્વામીશ્રીની આવી નમ્રતાથી ઘાયલ થયેલા રાજકોટના ઉદ્યોગપતિ શ્રી સબીરભાઈ ભારમલ તારીખ 4/11 બપોરે મળવા આવ્યા. આ લબ્ધ પ્રતિષ્ઠ સજ્જને સ્વામીશ્રીને કહ્યું, આપ રાજકોટ આવ્યા હતા ત્યારે આપનું પ્રવચન સાંભળ્યું. મારી લાઈફમાં આનાથી વધારે પ્રભાવિત ક્યારેય થયો નથી. આપે લગભગ 25 મિનિટ વાત કરેલી, પરંતુ તેમાં આપની નિર્માનિતા વ્યક્ત થતી હતી. આવા નમ્ર અને નિરહંકારી સ્વામીશ્રીના સાનિધ્યમાં તારીખ 5/11 રોજ યુવાનો ખરેખરા ખીલ્યા. આજે આવેલી ધનતેરસના દિવસે ગોઠવાયેલા યુવા દિન નિમિત્તે સવારથી જ વિવિધ રજૂઆતો કરતા તેઓએ સ્વામીશ્રીના અલ્પાહાર દરમિયાન મંદિરમાં રોજ દર્શને આવવાનો નિયમ ધારનારા યુવાનોની જાહેરાત કરી. તે સાંભળી રાજી થયેલા સ્વામીશ્રી બોલ્યા, અહીં પ્રેમજીભાઈ આવે છે. કાળી ટોપી ને ધોતિયું પહેર્યું હોય છે. વર્ષોથી એમનો નિયમ છે, સાંજે દર્શન કરવા આવી જ જાય. હું સાધુ થઈને આવ્યો ને રહ્યો ત્યારથી જોઉં છું. એક ધારું એમનો નિયમ છે, ગામમાંથી સાયકલ પર આવે હજુ એ જ કાળો કોટ અને ટોપી છે. કાલે પણ મેં જોયા હતા. એવો પાક્કો નિયમ રાખવો, સાતત્ય એ સ્વામીશ્રીનો મનપસંદ ગુણ હતો. તેના ધારકનું નામ તેઓની નોંધ પોથીમાં કાયમ અંકાઈ જતું. વિનમ્ર વ્યવસ્થાપક. આ અરસામાં નવી સહસ્રાબ્દી મિલેનિયમનો શુભારંભ થવાની નોબતો વિશ્વભરમાં ગાજી રહેલી. સન 1999ને વિદાય આપવાનો અને સન 2000નું સ્વાગત કરવાનો તખતો સૌ પોતપોતાની રીતે ગોઠવી રહેલા. તેના અનુસંધાનમાં તારીખ 5/11 સવારે અલ્પાહાર બાદ ઉતારામાં બિરાજેલા સ્વામીશ્રીને પરમ તત્વદાસ સ્વામીએ પૂછ્યું કે સન 2000ની પૂર્વ સંધ્યાએ વિશ્વ જ્યારે એક નવા યુગના ઉંમરે આવી ઊભું છે ત્યારે દરેકને જુદી જુદી લાગણીઓ અનુભવાય છે, આપને કેવી લાગણી થાય છે? આપણે તો બધું ભગવાન પર છોડી દીધું છે. ભગવાનની ઈચ્છા મુજબ થવાનું છે. ભગવાન જ આપણો આધાર છે. બગડવાનું હશે તો પણ એની ઈચ્છાથી બગડશે, ને સુધરવાનું હશે તોય એની ઈચ્છાથી સુધરશે, સ્વામીશ્રીએ જણાવ્યું. તેઓનો આ મત કાયમી રહેલો કે થાશે ગમતું ગોવિંદ તણું, એહ માહી શું જાશે આપણું. આ રીતે ભગવાનના વિશ્વાસે શ્વાસ લેતા સ્વામીશ્રી આજની સવારે 11 વાગે સભામાં પધાર્યા ત્યારે કથા કરી રહેલા બાલ મુકુંદાસ સ્વામી બોલ્યા, બાપા કેટલા દયાળુ છે, કૃપા કરીને સભામાં પધાર્યા. આ સાંભળી ખડખડાટ હસી પડતા સ્વામીશ્રીએ જણાવ્યું, એમાં દયાળુ શું, રોજ આવવું જોઈએ એ અવાતું નથી. આ સમયે ચાલી રહેલા દિવાળીના દિવસોમાં મુલાકાતીઓના ધસારાને લીધે તેઓ ગઈકાલે સવારની સભામાં નહોતા પધારી શક્યા. તેનો રંજ આ શબ્દો દ્વારા ઉછળી આવ્યો. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 63મા વચનામૃતમાં પરિપક્વ નિશ્ચયવાળાની નિશાની ગણાવતા કહ્યું છે કે પરમેશ્વરના કથા કીર્તન વિના ઘડી માત્ર રહેવાય નહીં. પરાભક્તિની આ પરિપક્વતા સ્વામીશ્રીમાં પળે પળે પરખાતી. તે સાથે આજે પ્રાતઃ કથામાં પરાવાણી રેલાવવા માંડેલા તેઓ વિસનગરના સુબાને મળવા શ્રીજી મહારાજ ગયા તે પ્રસંગ વર્ણવા લાગ્યા. તે જ વખતે ઓદરકાના શ્રી જનકસિંહ આવતા સ્વામીશ્રીએ તેઓને ખુરશી પર બેસવા કહ્યું. તેઓ ઈજાગ્રસ્ત હોવાથી પગ વાળીને બેસી શકે એમ નહોતા. આ વિગત આપ સૂઝથી કળી જઈ સ્વામીશ્રીએ કરાવેલી વ્યવસ્થા જોઈ સભાની આગલી હરોળમાં બેઠેલા એક હરિભક્ત બોલ્યા, બાપા, આપ આદર્શ સભા વ્યવસ્થાપક છો. કોણે કહ્યું? તમે તમારી મેતે કહો તે ન ચાલે. આપ બધાનું ધ્યાન રાખો છો, એમાં કાંઈ વિશેષતા નથી. યોગી બાપા આપણા કરતા અનંત ગણી ખબર રાખતા. આપણે તો વળી એક બે, પણ એ તો બધું જ ધ્યાન રાખે. કોણ આવ્યા, કોણ બેઠા છે, એને ક્યાં બેસાડવા, ક્યાં જમાડવા, કેવી વાત કરવી, એમ બધી ખબર રાખતા. એમની જાણ બહાર કાંઈ ન જાય, સમજ્યા? એટલું તો આપણે કંઈ છે નહીં, એની આગળ આપણો હિસાબ પણ નથી, એટલું થઈ શકે એવું નથી. સ્વામીશ્રી એક ધારું બોલી રહ્યા. આકાશનો છેડો કદાચ કોઈ પામી શકે, પણ સ્વામીશ્રીની નમ્રતાનો છેડો આવે તેમ નથી. અનુકંપાની અમૃતધારા. તારીખ 7/11 રોજ આવેલી દીપાવલીની સાંજે 2500થી વધુ ચોપડાઓનું પૂજન કરી સ્વામીશ્રી તારીખ 8/11ની સવારે 11:30 વાગે મંદિરના ગુમ્મટમાં પહોંચ્યા. અહીં ઠાકોરજી સમક્ષ 500થી વધુ વ્યંજનોનો અન્નકૂટ ગોઠવાયેલો. તે પ્રેમપૂર્વક ધરાવી ઉતારે પધારેલા સ્વામીશ્રી ભોજન બાદ 200 મુલાકાતીઓને મળી પોઢ્યા. પરંતુ આજની સાંજે તો તેઓ વ્યાયામના ભાગરૂપ ભ્રમણ બાદ ઉતારાના બારણે ઊભા ઊભા 400થી વધુ ભક્તોને મળી સવાસન કરવા પધાર્યા. 78મા વર્ષે 1/2 કલાક ચાલ્યા બાદ 1/2 કલાક સુધી ખડે પગે ઊભા રહી સૌને સંતોષ આપનારા સ્વામીશ્રીની આ ભીડા ભક્તિને જોતા આજે વિક્રમ સંવત 2055 વિદાય થયું. તેને અનુસરતા તારીખ 9/11 રોજ ઉગેલા વિક્રમ સંવત 2056ના પ્રથમ સૂર્યોદયને ઠાકોરજીની સુવર્ણ તુલા નિરખવાનું સદભાગ્ય સાંપડ્યું. ગોંડલના સત્સંગીઓનો આ ભક્તિભાવ જોઈ સ્વયં સૂર્ય પણ જાણે સુવર્ણરસ રેલાવવા લાગ્યો. તેની સમાંતર નવા વર્ષના આ દિવસોમાં સ્વામીશ્રીની અનુકંપાની અમૃતધારા પણ પૂર્વ દેશમાં પૂરપાટ રેલાઈ રહી. તારીખ 29/10 રોજ પોતાનું કટક લઈ ઓરિસ્સા પર ચડી આવેલા વરુણદેવે પુરાણ કથાઓમાં જોવા મળતી પ્રલયંકારી પૂરની વાતો અહીંની પ્રજાને પ્રત્યક્ષ કરી દેખાડેલી. સતત 30 કલાક ચાલેલા વરસાદ અને 250 કિલોમીટરના વેગથી વિંજાતા વાવાઝોડાના તાંડવે આ રાજ્યના જગતસિંહપુર અને કેન્દ્રપાડા જિલ્લા પર રીતસર કાળો કેર વર્તાવેલો, જ્યાં સિમેન્ટ, એસ્બેસ્ટોસ અને ધાતુના પતરા પાંદડાની જેમ ફંગોળાઈ ગયા ત્યાં ગામવાસીઓના ઘાસના છાપરાની દશા તો કલ્પવી જ રહી. જ્યાં વીજળીના લોખંડી થાંભલાઓ રબ્બરની જેમ વળી ગયા ત્યાં ઈંટ ચૂના કે ગાર માટીના ઘરની અવદશામાં શું શેષ બચે? ક્યાંક 10, ક્યાંક 18 તો ક્યાંક 25 ફૂટ ઉપરથી વહેલા પાણીના પ્રવાહે ઘર બાર, ઢોર ઢાખર અને ફાલ ફસલ સાથે કેટલાય ગામોના ભવિષ્યને પણ ડૂબાડી દીધેલું. પરંતુ પ્રકૃતિની આ રૌદ્રતા સામે સ્વામીશ્રીની કરુણા અસરગ્રસ્તો માટે પ્રાણવાયુ બનીને ફેલાવા માંડેલી. વિનાશક ચક્રવાત ત્રાટક્યાના ગણતરીના કલાકોમાં જ સ્વામીશ્રીએ કલકત્તાના મંદિરમાં રહેતા સંતોને આદેશ આપી દીધેલો કે આ વર્ષે અન્નકૂટ સાદાઈથી ઉજવવો અને સંતોએ પીડિતોની સહાયે જવું એ જ દિવાળી અન્નકૂટ ઉત્સવ માની લેવો. આ આદેશ ઝીલી વરુણદેવે વેરેલી તારાજીને થાળે પાડવા ઘૂમવા લાગેલી 280 સ્વયંસેવકો સાથેની સંતસેના ઈરાસણા, કુજંગ અને ગરદપુર વિસ્તારના 50 ગામોમાં ફરી વળી. તે દ્વારા 33,000થી વધુ નિરાધારોને 1,00,000 કિલોથી વધુ ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. ચાકુલિયામાં તો રાહત રસોડાના ચૂલા જ પેટાવી દેવામાં આવ્યા, તેથી રોજ સેંકડો ગ્રામજનોની આતરડી ઠરવા માંડી. આ ઉપરાંત પ્લાસ્ટિક, કેરોસીન, વાસણ, ધાબળા, પ્રાઇમસ, બાલદી વગેરે વસ્તુઓ અને ખમીસ, ધોતી, સાડી, શાલ, ગમછા, લુંગી વગેરે વસ્ત્રો પણ ટનબંધ વેચાયા. ઠેર ઠેર ભરાયેલા પાણીથી સર્જાયેલી રોગચાળાની શક્યતા સામે 32 ગામોમાં 47 રોગ નિવારક યજ્ઞો દ્વારા હજારો મનુષ્યોને સારવાર આપવામાં આવી. દવા, ઇન્જેક્શનોનું એ અનર્ગળ વિતરણ થયું. છતાં ગોંડલથી સ્વામીશ્રીનો સંદેશો છૂટતો રહેલો કે આટલું મોકલ્યું છે તે બરાબર છે, પણ બીજું મોકલજો પાછું, જેટલી વાર મોકલાય તેટલી વાર મોકલજો. પરંતુ પૂર પીડિતોની આંખોમાં લાગણીના પૂર તો ત્યારે ઉભરાઈ આવ્યા જ્યારે સંતો અને સ્વયંસેવકોએ 50થી વધુ લાવારીસ મૃતદેહોના વેદોક્ત વિધિપૂર્વક અગ્નિ સંસ્કાર કર્યા. આ ઉપરાંત જે જે મનુષ્યોના મૃતદેહ હાથ ન લાગ્યા તેઓના આત્માની શાંતિ અને સદગતિ માટે સંતોએ ચાકુલિયા તથા ઉભડી ઉકલાવા સામૂહિક પિતૃ તર્પણ યાગ પણ યોજ્યા. તેમાં વૈદિક મંત્રો, વિષ્ણુ સહસ્ર નામ અને ગીતા પઠન સાથે મૃતાત્માઓને અંજલિ અપાઈ. સંતોની આ સેવાભાવનાના વર્તુળમાં પશુધન પણ સમાઈ જતા 300થી વધુ મૃત પ્રાણીનોએ યથાયોગ્ય અંતિમ વિધિ કરવામાં આવ્યો. સ્વામીશ્રી અને સંસ્થાના આ સેવાકીય અભિગમથી પુનઃ ઉત્કર્ષના પાટે ચડેલા ઉત્કલ પ્રદેશને જોઈ ઓરિસ્સાના મુખ્યમંત્રી પણ પ્રભાવિત થઈ ગયા. વાણિજ્ય મંત્રી શ્રી નવીનચંદ્ર દાસ તો બોલી જ ઉઠ્યા. ઓરિસ્સાના સૌથી વધુ અસરગ્રસ્ત પ્રદેશમાં સૌથી પ્રથમ સહાય માટે આપની સંસ્થા જ પહોંચી હતી. તે વાતને અમે વિસારી શકીએ એમ નથી. આપની આયોજન ક્ષમતા અને કોઈપણ પ્રકારના નાતજાત કે ધર્મના ભેદભાવ સિવાય લોકોની સેવા કરવા થનગનતું હૃદય બિરદાવવું જ પડે.